તો એક હરિભગત હો, મને કે સ્વામીજી તમે આમ ફ્રી ક્યારે હો? મેં કીધું કેમ અત્યારે જ ફ્રી, આપણે થોડુંક કામ હોય તો 5 મિનિટ ઉભા ઉભા આપણે લઈ લઈએ, કારણ કે મને ખબર છે હું સમય આપું, પછી જોઈને સમય આપું તો બેસી જાય ને તો આ છોડે નહીં પછી, એટલે લગભગ આપણે હાલતા ચાલતા જ પતાવી દેવાનું. અત્યારે જ ઉભા ઉભા જ વાત કરી દો એટલે છૂટાય, નહીં તો એ તો નિરાયતે આવીને પલાઠે લાંબો કરીને બેસી જાય. હવે કીધું આ અત્યારે જ લો ને, બોલો ને, મને શું કામ હતું? કા મારા બાબાને મારે તમારી પાસે લાવવો છે, એને તમે થોડોક સમજાવો. મેં કીધું પણ આમ શું એનું કારણ શું છે? કઈ તો એ સમજાવવાનું. નહીં નહીં હું એ તમારી પાસે લઈ આવું ને એટલે પછી બધી વાત એ થશે. મેં કીધું એમ મો માથા વગરની વાત કરો, હવે પછી મને ન આવડતું હોય તો હું એની અરે શું બેસીને વાત કરું? તમે મને મુદ્દો આપો કે એને શું પ્રોબ્લેમ છે તમારો. મને કહે સ્વામી એવું છે, એ ભણી ઉતર્યો છે. શું કીધું એને? કંઈક એવું ભણ્યો છે અને નોકરી છે મુંબઈમાં. મેં ઠેકાણું જોયું છે તો બહુ સરસ પરિવાર છે, પાત્ર પણ આમ સારું છે, અમારા ઘરને શોભે એવું છે, અમારો જ્ઞાતિનું છે અને નાતિમાં અજ્ઞાતિમાં અમારે સારું થઈ જાય એવું છે, બધી રીતે સારું છે, પણ આ ના પાડે છે. તો તમે એને કયો? એ છે ને એને શું કીધું એ કે અમારું ન માને પણ સાધુનું માને, એટલે હું તમારી પાસે લઈ આવું કે ભાઈ મા બાપ કે એ બરાબર હોય, મને શીખામણી દેવો એટલે ભાઈ, અને કે મા બાપ આપણા હિતે શું છે એ જે કરે સારું કરે, વિચારીને કરે, એને બુદ્ધિ સૂજતી હોય, જિંદગીનો અનુભવ હોય, તું માની લે, એને પગલે ચાલ, તું સારું થશે, મા બાપના આશીર્વાદ મળશે, શું શું કેવું બધું મને આખું એને શીખવાડ્યું. એટલે મેં કીધું આને નહીં મળીએ તો આને સુખ નહીં થાય, વળી પાછું આ કેટલાય કહે છે કે મને સ્વામી મળ્યા નહીં, ના મને ટેવ. મેં કીધું સારું લેતા આવજો ને કાલે. આવ્યો છોકરો ભોયેલ ભણેલો સારો આવ્યો, એટલે છોકરો લઈ આવ્યા તો છોકરો મારી જેટલી હાઈટ, આ રંગોળિયા જેવો ફર્સ્ટ ક્લાસ, એવો સરસ બેઠ. મેં કીધું આ બાપા આવું કઈ કે છે તો તમને કઈ તકલીફ ન હોય તો શું વાંધો છે? ત્યાં તો એ રોવા માંડ્યો, એ રોવા માંડ્યો, તેનો બાપો રોવા માંડ્યો, બે રોવે, હું હજમાં બેઠો. મેં કીધું ભાઈ તમે આમાં બે રોમાં? એનો બાપો લો કેતો જાય કે નહીં તમે એને સમજાવો. ઓલે છોકરો કે તમે મારા બાપાને સમજાવો. મેં કીધું જો મારે કઈ બહુ એવો ટાઈમ નથી, હું તને છે ને ચોખ્ખું ચોખ્ખું પૂછી લઉં, તારે બીજે કઈ મન વળગ્યું હોય તો તારા બાપને ચોખ્ખું કહી દે, લપ મૂકી દે, મને મૂકી દે. તારે બીજે નક્કી કર્યું હોય તો કહી દે ને, નકામું શું કામ ગોળ ગોળ વાતો કરે છે? તારે બાપુ કે ના ના ના એને ક્યાંય છે નહીં. મેં કહ્યું તમે શું કામ બોલો છો? તમે સાનું એને બોલવા દો ને, તમે એની પાછળ પાછળ ફરો છો. મને કે ના ના તો મેં કે એને તમે શું સાન મને? મેં કે જો તું શાંતિથી કહી દે, તારે બીજી ક્યાંય પણ મન લાગ્યું હોય તો આપણે એ રીતે ફેંસલો આવી જાય ને. મને કે ના સ્વામીજી એવું મારે કંઈક છે નહીં. તો મેં કે તો પછી આમાં તમને શું વાંધો છે, બધું સારું છે? તો કે ના એ તો બધું રીતે ઘર સારું છે, જ્ઞાતિ સારું છે, ફોરવર્ડ છે, પૈસે ટકે સુખી છે, પાત્ર પણ સારું છે, મને કંઈ ખોટે નથી દેખાતી કાંઈ. મેં કે તો તમને વાંધો શું છે? તપાસો રો. મેં કે શું છે કહી દો હું છૂટું. એટલે મને કે પણ હું એને આમ જાઉં છું, બધું જોઉં છું, બધું આ કર્યું છે બરાબર છે, પણ મને અંદરથી એમ થાય છે કે હું એને સુખી નહીં કરી શકું. મેં કીધું આનો શું ઈલાજ? હું આને સુખી નહીં કરી શકું. મેં કીધું તમને એવું કેમ લાગે? તો ખબર નથી પણ મને અંદરથી આમ કંઈક થાય છે, એટલે હું એને સુખી નહીં કરી શકું, એટલે હું હા નથી પાડતો, મારા બાપા મારી પાછળ પડ્યા છે. એટલે મેં કીધું લ્યો બાપા હવે હું જાઉં, આમાં મેળ પડે એવું નથી, એ ન સમજે તમે સમજી જાઓ. સ્વામી છોકરો સમજો તો નહીં, પણ તમે એક કામ કરશો. મેં કે શું? મને કે છે ને સાધુનું છે ને ભગવાન સાંભળે, તમે માળા કરતા જાઓ થોડી. મેં કીધું એટલે કેવી વાત કરે છે તું? એટલે આ છોકરા છોકરીઓને પરણાવવાની પળોજણ ના કરવી પડે એટલે તો સાધુ થઈ ગયો. અને એટલે તારા છોકરા પરણે એના માટે મને માળા કા ઠઠાડે? સાચી વાત ને? પણ એટલે તો આ કર્યું. અને હવે તું કે તારા માટે હું આ મેં કહ્યું મૂર્તિ માં તું ઉભો થઈને મને બે લાફો મારે. બહુ કરી મેં કીધું. એટલે પછી મને કે એ તો તમારી વાત સાચી છો, હારો હારો લે હવે નહીં કહું જઈશ. સામે નામે આગ્રહ જે પકડાઈ ગયા એમાં હવેથી કોઈ ચિંતાથી મુક્ત થતા નથી. આ ચાર્લી ચેપ્લિન નું તમે નામ સાંભળ્યું છે, એની બધી આમ ફિલ્મ તમે જો હાસ્યની સંબંધી બધી તમે કેવી છે, એટલી બધી સક્સેસ થાય બોક્સ ઉપર, ટિકિટ બોક્સ ઉપર. પણ એમાં એક ફિલ્મ નવી રિલીઝ થઈ ને એમનો શો છે ને ખૂબ વખણાય, ખૂબ પ્રશંસા થાય. પણ ચાર્લી ચેપ્લિન છે ને એ કેટલાય દિવસ સુધી ગુમસુમ જ થઈ જાય. એટલે એના ફ્રેન્ડ કેવા હશે એને બધા પૂછ્યું કે તમે આ ફિલ્મ બોક્સ ઉપર હિટ ગઈ, સફળ છે, લોકો પ્રશંસા, કેટલા રિવ્યૂ લખાય છે, અને તમે કેમ આમ થઈ ગયો છો? ચાર્લી ચેપ્લિન રિયલ હોય બધી આ બધી વાતો અત્યારનું તમને કહું છું, રિયલ કહું છું. ચાર્લી ચેપ્લિન કે બહુ સફળ ફિલ્મ થઈ છે એ બરાબર છે, પણ હું ઘોર ચિંતામાં પડી ગયો છું. કેમ? તો આના પછી નેક્સ્ટ બીજી એવી થશે કે નહીં? આ એક વિશ્વના પ્રસિદ્ધ જે પુરુષો ગણાય એમાંની આ બધી હસ્તીઓ. અને ત્યારે ચાર્લી ચેપ્લિને કબૂલ્યું કે મને દર સફળ ફિલ્મ જાય એની પછી તરત જ હું ચિંતાથી ઘેરાઈ જાઉં છું, હવે નેક્સ્ટમાં શું, જો સરખી નહીં જાય તો મારી આખી પ્રેસ્ટીજનું શું, આ બધું મને આવું બધું બહુ થાય છે અને મને બહુ ચિંતા થાય છે. મૂળ વાત આગ્રહ, મહત્વાકાંક્ષાઓ માણસને ચિંતા કરે. કોઈ આકાંક્ષા મહત્વાકાંક્ષા ન રાખવી એવું આપણે નથી કહેતા. ક્યાંથી આ આવે છે કોંટા એ જ આપણે જોઈએ છે. કેટલા કારણ આપ્યા? બે. ત્રીજું, જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા. સાચું કે ખોટું? કલેક્ટરને ચિંતા હોય, કઈ પરિસ્થિતિ પેલી થાય તેને દોડાદોડી થઈ જાય ને બધી રાતે સુવા ના મળે, ભાગમ ભાગ ને કેટલી બધી માથાકૂટી ને થઈ જાય. પણ કલેક્ટર કરતા મુખ્યમંત્રીને ચિંતા વધારે, મુખ્યમંત્રી કરતા વડાપ્રધાનને ચિંતા. આ મનમોહનસિંહ હારી ગયા હતા, ત્યાર પછી રાજ્યસભામાં નિરાયતે આરામ કરતા, સુઈ જતા તોય કોઈ એને જગાડતું નહીં કે હવે એ આરામ કરી બરાબર છે. એમાં જ હતું, એમાં આવું કોંગ્રેસનો જીત થઈને પછી સોનિયા ગાંધીને કોઈ ન લેવાયા વડાપ્રધાન તરીકે, મનમોહનસિંહ બિહાડી દે. હા, આરામ કરતો હતો માણસ, હવે એને ત્યાં બેસાડી દીધા. હવે કેવા લીંબા લે છે હે? આ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી પહેલી વાર થયા ત્યારે કોક કોક ધોળો વાળ હતો, અત્યારે એક કે કાળો, એટલે કાળો વાળ નથી એક પણ. હું એના ફોટામાં આમ તો હું ક્યાંય મળ્યો નથી, પણ એક કે એને કાળો વાળ નથી. અને આ પીએમ ને જો, વડાપ્રધાન ને જો, કેટલા હતા આમાં હાલે ને ત્યાં ઘોકો વાગે એટલું બધું છે ને. જો ને, નિરાતે હતા. જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. તમે ચિમનભાઈ પટેલ નો ગુજરાતનો મુખ્યમંત્રી ભૂતપૂર્વ મરી ગયા, એનું નામ તો સાંભળ્યું છે, એ મરી ગયા, એનો તમને હિસ્ટ્રી કહી દઉં. મુખ્યમંત્રી હતા અને એમાં કંઈક બે સીટની પેટા ચૂંટણી હતી અને દિલ્હીથી એના ઉપર દબાણ હતું જીતવાનું, અને પ્રેસ્ટીજનો પણ સવાલ હતો, દિલ્હીથી ભારે દબાણ હતું કે જીતાવી જ જોઈએ આપણા પક્ષ. અને ચિમન પટેલ પર દોડામ દોડી દોડા દોડી કરતા આવતીકાલે વોટિંગ થવાનું હતું, મતદાન થવાનું હતું. અને એ ચિમનભાઈ દોડાદોડી કરતા હતા, એમાં જ બીપી વધી ગયું ને કંઈક મુશ્કેલી ઊભી થઈ ગઈ, લિફ્ટમાં જ કંઈક લથડી ગયા ને સીધા હોસ્પિટલમાં દાખલ ગયા, એ અર્ધ બેભાન જેવી અવસ્થામાં પડી ગયા ને ડૉક્ટરો આવી ગયા. આખો દિવસ સારવાર ચાલી. બોમ્બેથી તાત્કાલિક રાત્રે ડૉક્ટરોની ટીમ બોલાવી, એમણે સારવાર શરૂ કરી. ચીમનભાઈ બધા અર્ધ બાબાને અવસવાર, મને 7 વાગ્યા છૂટો કરી દેજો, અને 7 વાગ્યા છૂટો કરી દેજો, કાલે મારે હા કે સાહેબ બરાબર છે. વેલા 5 વાગ્યા હા ઉફરી કરી દીધા, વયા ગયા, મરી ગયા. બોલ ચિંતા ક્યાં પહોંચાડી દેજો, જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. આ સચિન તેંડુલકર તમારો ક્રિકેટર સ્ટાર માસ્ટર બ્લાસ્ટર, એને એકવાર કેપ્ટન બનાવ્યો, તો કેપ્ટન બનાવ્યો તો ચિંતા ચડી ગઈ, જવાબદારી આવી ને, તો રમી જ ના શક્યો, રમી જ ના શક્યો. ત્યાર પછી ક્યારે રહી એને કેપ્ટન કર્યો નથી, ક્યારે એ રમી ફ્રી રાખો, બસ બસ એ તાજ સંભાળી જ ન શક્યો, એ આ મહેન્દ્ર ધોની જેવો સંભાળી જાય. આ ચિંતા થોડો ન કરી શકે, જવાબદારી આવે તો ચિંતા આવી જ જાય. નગર શેઠ છે ને, બે ઘોડાને ઘોડા ગાડી લઈને નીકળ્યા. હવે ત્યાં બાજુમાં ઓટલો ને બ્રાહ્મણનો છોકરો ફૂતોરી અને પીડ્યો હોય. હવે એને તો બ્રાહ્મણના છોકરાને માગ્યું ખાવા મળે અને કાંઈ બીજું નહીં ચિંતા, હેવો માટો હાથીના મદનિયા જેવો. તેમણે એને કોઈ બ્રાહ્મણના છોકરા જલ્દી કઈ કોઈ કીએ નહીં, તે નગર શેઠની ઘોડાગાડી નીકળે તો માળો હે હે હે ઊભો થઈ અને પાછળનું ઠાઠું પકડ્યું તો ઘોડાગાડી ઉભી રહી ગઈ. તે નગર શેઠ આમ જોયું, હા તો બ્રાહ્મણનો દીકરો અને ખડખડાટ હશે, કેવું શું, મૂકી દે પોતે મૂકી દીધું. બે ઘોડાની ઘોડાગાડીને ઊભી રાખી દીધી. બોલો એટલે પછી નગર શેઠને થઈ ગયું કે માળો જબરો કહેવાય. પણ સાંભળજો, નગર શેઠે પછી છે ને બીજે દિવસે ત્યાંથી નીકળ્યા, એટલે બ્રાહ્મણના છોકરાને બોલાયો, લે રૂપિયો. ખુશ થઈ એ જમાને રૂપિયો, એટલે કે જો તને આવી રીતે હું રોજ રૂપિયો આપીશ. પણ આપણે સામે તળાવની પાણી આગળ શિવ મંદિર છે ને, ત્યાં 6:45 અને 6:30 એક્ઝેક્ટ પૂજા ધૂપ દીપ બત્તી આરતી એ થવું જોઈએ. આ બ્રાહ્મણનો દીકરો આમ પીડ્યો રે એ ન ચાલે. પણ 6 વાગે રાઈટ 6 વાગે બે સમયે સેવા પૂજા થવી જોઈએ, થઈ જાય રૂપિયો લઈ જવાનો. રૂપિયાનો લોભ, પણ માથે શું આવ્યું, જવાબદારી આવી ગઈ. હવે 6 વાગે શાર, હવે સાંજના તો માનો થઈ જાય, પણ સવારના આખી રાત ગોથા મારે ઊંઘ ન આવે, વળી હુઈ જાય. હજી હરિણું અહીંયા છે, હજી હજી આકાશ મંડળને રાત આખી જોઈ રાખે ને એમ દીવાબત્તી કરે. પણ મહિનો દોઢ મહિનો જે આમ કર્યું અને પછી ઘોડાગાડી લઈને નીકળ્યા, એટલે શેઠે કીધું, છોકરા હા હવે ઘોડાગાડી ઉભી રાખી દે તો, અરે હમણાં રાખી દો. હડે હડે જ્યાં પકડ્યું ઢળાઈને વીયો ગયો એક નાડામાં. ચિંતા છે ચતુરાય ઘટે ઘટે બુદ્ધિ બળને વાન, ચિંતા બળી અભાગણી ચિંતા ચિત્તા સમાન. ચિંતાથી ચતુરાય ઘટી જાય, બુદ્ધિ ઘટી જાય, કામ ન કરે, બેડ મારી ગયું મગજ નથી કહેતા, બળ ઘટી જાય અને વાન ઘટી જાય, ચેરો ઉતરી જાય, આ તે બધું થઈ જાય. આ ચિંતાનું કારણ જવાબદારીમાંથી આવે. તમારે ધંધાની જવાબદારી હોય માથે મૂકી હોય તો તમારે જોવો પછી શું થાય. હે, ઊંઘની ગોળીઓ લેવી પડે એટલું ટેન્શન આવી જાય, શું કરશું, માલનો ભરાવો થઈ ગયો છે, આટલામાં ખરીદ્યું ના તો ડાઉન થઈ ગયું, હવે આનું શું, આ કેમ નીકળશે, અને આનું જો આમ થઈ ગયું તો આમ થઈ જાય, આમ થઈ ગયા આમ થઈ જાય. કેમ ભાઈ આમાં તમે જે ધંધો સંભાળો છો એને ખબર હોય ને કામ, સેજ ફેર પડે તો કરોડો અટવાઈ જાય. ગયા છે પાછા આવશે કે નહીં, લીધું શું કરશું, આનું કેમ કરશું, ઉપાધિ થઈ જાય. એટલું છે. અને આ કુટુંબની જવાબદારી હોય એને જુઓ. આ છોકરા કરમ દ્વારા હાવ ફરતા હોય પણ એને વરાવી પરણાવી દો એટલે પછી ઘણા મળે ને આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સામે, અ પરિણામ હતા ત્યારે સ્વર્ગ હતું, હવે તો ભાઈ વાત મૂકી દો, ઘરે ગયા નથી ને, રાશન નથી ને, ગેસ નથી ને, આ નથી ને, ખાંડ નથી ને, આ નથી ને, પાણી આવતું નથી, કઈ નથી આવતું, શું પાણી નથી આવતું, નળ ખોલો, હવા તો આવે જ છે ને, શું નથી આવતું, કેવી ભાઈ કેવી ભાઈ, હા તમે આમાં કેટલાય જણ બધા સામે બેઠા પેલા કેવા હતા, બધા કેવા થઈ જાય. જવાબદારી શું લાવે? ચિંતા. ત્રીજું આ કારણ ને. ચોથું, જેટલી આસક્તિ વધારે એટલી ચિંતા વધારે. આ સગાઈ ન થઈ હોય ત્યારે બે પરિવારને હોય ને કાંઈ લેવા દેવા ન હોય, કદાચ આમ ઓળખતા હોય ને તોય કાંઈ લેવા દેવા ન હોય, એને ઘરે મરણ થઈ જાય, પરણ થઈ જાય, જે કહી દે તો કાંઈ કાંઈ લેવા દેવા ન હોય, એક જ બસમાં જતા આવતા હોય તોય કાંઈ લેવા દેવા ન હોય, ઠેસ વાગી જાય ને એકાદું બીજું ગોથા ખાઈ જાય પડી જાય તોય કાંઈ એને કાંઈ ચિંતા થાય નહીં. પણ જો એને સગાઈ થઈ, એન્ગેજમેન્ટ થયું અને એમાં સમાચાર આવે કે હોસ્પિટલને દાખલ, શું થઈ ગયું, હે ભગવાન, ઊભે પગે થઈ જાય, જમતો હોય તો ઊભો થઈ જાય, શું કરવાને? આસક્તિ છે એટલે ચિંતા ગરી ગઈ, હવે ઢોલિયા વડકે આટા મારે રાખશે, ગરોળી દીવા ફરતો ફરે એમ. ડોક્ટરને 10 વાર પૂછે, એ છોકરીનો બાપ ન પૂછે એટલું આ પૂછે, સાહેબ આમ સરખું થઈ જશે, સવાર થઈ જશે, આમ થઈ જશે, જે ડોક્ટરને બોલાવવાની જરૂર નથી ને, પેલું નથી, હા ખણા રે ને બધું થઈ જશે. પણ ચિંતા કરી જાય, પેલાને બીપી ન વધે એને આટલું બીપી વધી જાય. આપણે સમજાવવાની કોશિશ શું કરીએ, આસક્તિ જ્યાં આવી ત્યાં ચિંતા આવી જાય. એક જણો ઘરે આવ્યો ને, ત્યાંની પત્ની કે હારું થયું લ્યો, હું તો તમારી બહુ ચિંતા કરતી હતી, તમે હાજા નરવા આવી ગયા, હારું થયું, હું તો ક્યાર નહીં તમારી ચિંતા કરતી હતી. બોલો કે એમાં શું મારી ચિંતા કરવાની હતી, શું પણ કે સોસાયટીમાં છોકરા ઉભા ઉભા વાતો કરતા હતા, હમણાં એક ગાંડા જેવો માણસ બસ નીચે ચગદાઈ ગયો. હવે ભલે ગાંડા જેવો કે જેવો કે, પણ આસક્તિ છે તો ચિંતા થઈ જાય. તમારા છોકરા દૂર દૂર કે ભણતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે બીજે જ્યાં ત્યાં ત્યાં પણ લંડનમાં ભણતા હોય તો સરત ચિંતા થાય, વેધર બગડ્યું છે, બાબલાન કેમ હશે, પથારી સૂતો જે હેઠો નહીં પડી ગયો હોય ને, એને કે આમ બીજું કઈ થઈ નહીં ગયું હોય ને, આ હુમલા બહુ થાય છે ઓસ્ટ્રેલિયામાં તો છોકરાને તો કઈ વાંધો નહીં આવતો હોય ને, કેટલી કેટલી ચિંતા થાય. અરે ત્યાં ન હોય ને અહીંયા જ હોય તોય વેલો મોડો થાય તો એ ટગર ટગર બાણા અમે જોઈએ રાખે, નળીઓ ખોખડત આવ્યો, કુતરું ખોખડત આવ્યો, બેઠા વ્હીકલ કે બાઇક લઈને નીકળ્યા હોય તો હેત છે ને, આસક્તિ છે ને, ભટકાઈ નહીં જાય ને, ક્યાંક પડી નહીં જાય ને, કોઈ ઉપાડી નહીં જાય ને, ચિંતા થાય ને, આ બધું આ સ્વાભાવિક છે. જ્યારે પાછો આવે ત્યારે હાઉ હેત આસક્તિ છે એટલે ચિંતા થાય થાય ને, જ્યાં જ્યાં હોય, આ શરીરમાં પણ આસક્તિ છે કે નહીં, તો કઈ થાય તો ચિંતા થાય કે નહીં, આ કેમ થઈ ગયું. તો એક બાપાને છે ને આ એમ સોજા દુખાવો હતો, એટલે ડોક્ટર પાસે ગયા, અને ડોક્ટર તપાસવા માંડ્યા, બધું તપાસ્યું, હથોડી મારી સાંભળ્યું, અને પછી ઓલો ડોક્ટર કે બાપા બીજું કાંઈ નથી, આમાં ચિંતા જેવું કાંઈ નથી, ચિંતા કરવા જેવું કાંઈ નથી, ખાલી થોડા હોજા છે. એટલે બાપા કે એ તો તારે પગે હોય ને તો મને કઈ ચિંતા ન થાય. બાપાએ જે વાત કરી, મુદ્દાની વાત કરી, એ તો ડોક્ટર સાહેબ તારે પગે હોજા હોય ને તો મને કઈ ચિંતા ન થાય. આ તો અહીંયા થઈ છે તો મને તો ચિંતા થાય ને, તું વાત કરી ના કર્યો કઈ ચિંતા કરે, ચિંતા આ તો થયું શું કામ. બાબાઓ બહુ ખરા ફાટવા. હા, એક ડોક્ટર પાસે જઈને બાપો કે ડોક્ટર સાહેબ આ ગોઠણ બહુ હેરાન કરે છે, બહુ દુખે છે. એટલે ડોક્ટર બોલી તપાસ્યું ને આમ આમ કર્યું, વાળ્યો ને વારમાં વાળ્યો ને કડાકા બોલાવે ને આ એક દુખે છે. ડોક્ટર કે બાપા ઉંમર કેટલી થઈ? 78. શું ભલા માણસ? બાપાને કે 78 વર્ષની અવસ્થાને લીધે આ છે. લે તું ડોક્ટર ગજબ નો, અવસ્થાને લીધે છે તે બે પગની અવસ્થા હરખી છે. આ કઈ વેલો નથી આવ્યો. ડોક્ટર કે બાપા મને મારાથી તમારી દવા નહીં થાય, આ લ્યો રિક્ષા ભાડું યાદ આવે. હા હું ભાડું દીધું. હા જાઓ. આપણે આનો જવાબ શું દેવો? જ્યાં આસક્તિ હોય ત્યાં ચિંતા, ત્યાં જરૂર ચિંતા થાય. આસક્તિ હોય ત્યાં ચિંતા. તમે કોઈને 10 લાખ ઉછીને આપ્યા હોય ચિંતા થાય કે નહીં? જ્યારે એક જણો હતો તે આમથી આમ તરફડિયા મારે, આમથી આમ તરફડિયા મારે, તે રાત્રે બહાર નીકળે નાટા મારે, લોબીમાં ફરે આમ ફરે. તેની પત્ની કે તમને શું થઈ ગયું છે, ગોફળિયા શું મારો છો, હુતા નથી હક કરીને? અરે મારે તને શું કેવું, અમે કાંતિભાઈ રહીએ છે ને, એ 5 લાખ માગે છે, એને દાટી મારી છું, કાલ સવારે દઈ દીજે. ક્યાંથી લાવવા? આટલી જ વાત છે? 5 લાખ રૂપડીમાં તમે હુતા નથી? હા તો હું રૂપડી છે 5 લાખ હવે મૂકી દો ને, એમાં હેરાન થવાતું છે. એને ખોલી બારી અને બૂમ પાડી, કાંતિભાઈ. એટલે કાંતિભાઈ રાતે 1:30 વાગે બારી ખોલ્યો. હા બેન શું છે, તમે મારા ધણી પાસે 5 લાખ માગો છો? તો કે હા માગું છું ને. 1 રૂપિયો નથી દેવો તારાથી, થાય કરી લે. બારી કરી દીધી બંધ. એના ધણી ને કે તમે હુઈ જાઓ, કાંતિભાઈ જાગશે. હવે એ જાગ્યા કરે, તમે હુઈ જાઓ હવે નિરાતે, જાઓ સવારે આવશે નહીં માગવા, શું ભલા માણા. ગજબ. કાંતિભાઈ ને હવે ચિંતા થાય જ ને, પૈસામાં આસક્તિ છે જ ને, પૈસા તો મરવા સુધી જાય નહીં. એક જણો 200 મરવા પડ્યો તો દુકાનદાર હતો, તે મારે છેલ્લા ગણીના શ્વાસ હો. અને દુકાનદાર તે પડ્યો પડ્યો કે મારો મોટો છોકરો ક્યાં? એટલે કે આ ઉભો બાપા, તમારા માથે હાથ ફેરવું. એમ તો નાનો છોકરો કે આ જો ને સામે પગ દબાવે. તો વસ્તેરો મજલો ક્યાં? તો કે આ તમને પંખો નાખે. અરે ત્રણેય અહીંયા તો દુકાન રેડી. જ્યાં આસક્તિ, ખુરશીની આસક્તિ હોય તો ચિંતા થાય, કોઈ લઈ જશે, બીજો ખેંચવી નાખશે, મને પદ ભ્રષ્ટ કરશે, મને રિજેક્ટ કરશે, મારે રિઝાઇન, આજ રાજીનામું આપવું પડશે, તડફડિયા મારે રાજીનામું, હા હવે બધું જતું રહેશે ને આમને તેમ. બરાબર, જ્યાં આસક્તિ ત્યાં ચિંતા. કેટલા કારણ થયા? 5મું, દુઃખ આવે કાંઈ પણ ત્યારે ચિંતા થાય. આપણે ગોંડલના મોંઘેબા સત્સંગી ગુણાદિતાન સાહેબ મહારાજ વખતની વાત, શ્રીજી મહારાજ તો પછી સ્વધામ પધારી ગયા, પણ પછી તો એમના પતિનું અવસાન થઈ ગયું અને મોંઘેબાને પછી દીકરાનો જન્મ થયો. ત્યારે ગર્ભાવસ્થામાં હશે અને પછી જન્મ થયો. હવે એ વખતે અંગ્રેજોએ કાયદો કાઢેલો કે જેનો કોઈ વારસદાર ન હોય એનું રાજ્ય ખાલસા કરવામાં આવે, એટલે સરકાર લઈ લી. એટલે વિરોધીઓ જે હતા એણે સરકારમાં ચાડી કરી કે આ છોકરો એનો નથી, આ બધું બનાવટી છે, હવે આ તો એમનો જ દીકરો અને કઈ એનો નથી. થઈ ગઈ બાબા, લંડન સુધી કેસ ચાલે. એકલા બાઈ માણસ, વિરોધીઓ ઘણા, આ આપત્તિ આવી પડી. હવે મોંઘી બાને ચિંતા કેટલી થાય તમે વિચારો. પછી તો આખો પ્રસંગ છે ને, એમણે બેસી બાપુને આવ્યા અને વાત કરીને ગુણાતીતાન સ્વામી પાસે મોકલા જુનાગઢ કે સ્વામી આવે ને કાંઈક જો આમાં આશીર્વાદ આપે થાય. ગુણાતીતાનંદ સ્વામી સાંભળ્યું, તરત આવ્યા ને ગુણાતીતાન સ્વામી કે ચાલો રાજ દરબારમાં જાય. કારણ કે એમણે ગોંડલનું મંદિર રાજ તરફથી બંધાવેલું છે, ગોંડલનું મંદિર તમામ રાજના ખર્ચ. સ્વામી ગયા, લાવો કુંવરને. કુંવરને લઈ આવ્યો સામે, કંકુ આંબળી આંગળી બોળી, અંગૂઠો બોળી, કર્યો ચાંડલો, લ્યો આ ગોંડલની ગાડીનું ટીલું, જાઓ હવે લંડન. શું ત્રિલોકમાં કોઈ ફેરવે નહીં, જાઓ. હે જાઓ. હવે આવ્યા સ્વામી મંદિરે, પછી સ્વામી અક્ષરવાસ થયા. આપત્તિ આવે, દુઃખ થાય, આવી જાય, શું કરો. અરે થોડો વખત થયો, બે ચાર મહિના જેવું થયું છે. બધાને ફોરેનથી એક જણા મારા પર ફોન આવ્યો, રોવા જ મીંડો, રોવા જ મીંડો. મેં કે ભાઈ શું છે તમારે? મને કે સામે હું નોકરી કરું છું, સારું છે, પણ કંપનીના કઈ કાયદા કાનૂનો જે પાડવા જોઈએ સરકારના, એમાં એને કંઈક લોચા માર્યા જે હોય, એ બધી મને કંઈ ખબર ના હોય, પણ એમાં કંપની ફસાઈ છે. પણ હવે જે હું ડિપાર્ટ સંભાળું છું એ એને કનેક્ટેડ છે, એટલે હું ફસાઈ જાઉં એવી પૂરી શક્યતાઓ છે. ભૂલ કંપની નહીં, હું તો ભારતી, અને આ બધા એવા કાબા હોય કે આપણે જો ચડી જતા હોય તો છટકી જાય. મારા વિભાગને કનેક્ટેડ, ને કાયદા કાનૂન આપણને કહે તો આપણે તો ભોલે ભાવે ઈમાનદારીથી કામ કરતા હોય. આવી પરિસ્થિતિ છે સામે, રોવા જ મેળવ્યો. એ કે સામે આ જો કાંઈ પણ થાય તો મને જેલમાં નાખી દે, કોઈ છૂટવાના ચાન્સ નહીં, આ તો હળવો કડક કાયદાઓ છે. આજે સામે દહદી થઈ ગયા, મેન મારા ઘરવાળે ખાધું પીધું નથી, ઊંઘ્યા નથી, ઊભા થયેલા. હવે આમાં મારે શું કરવું? વાત એ સાચી, જો આપ આકાશમાંથી આવી ભજન કરો, ભગવાને રક્ષાય કરી, કાંઈ ન થયું ને બચી ગયા, ભજન કર્યું, ઉઘરી ગયા, ઠીક છે, પતિ ગયું. પણ આપત્તિ આવે એટલે ચિંતા. હવે નાના નાના બે બાળકો હોય ને એક પત્ની હોય, અને એમાં પતિનું અવસાન થાય, બીજું કોઈ હોય નહીં, એ વિધવા બાઈને હવે તમે પૂછી જુઓ શું થાય. સાંભળી લેવું સહેલું છે, પણ એક ત્રણ વર્ષનો અને પાંચ વર્ષનો છોકરો હોય એ બાઈને શું થાય, હવે શું કરવું? એને અંધારું ધોળે દિવસે અંધારું થઈ જાય, એની ચિંતાને તો કેમ આપણે વ્યક્ત કરી શકીએ? વિચાર, પુરુષ હોય અને બે બાળકો હોય અને પત્નીને અવસાન થઈ ગયું હોય, તો હજી હમણાં દસ દિવસ પહેલા જ એક જણો મારી પાસે આવ્યો, મને કે બીજું ગોઠવાઈ ગયું છો. મેં કે મેં ક્યાં પૂછ્યું તમે? પણ હરખ થાય ને, હરખ થાય એમ, બીજું ગોઠવાઈ ગયું. એટલે પછી એને હારું લગાડવા મેં કીધું, પણ આમ એ બે ત્રણ લઈને આવશે? મેં કીધું ના ના, એવું નથી કે કોઈ નથી એને કોઈ નથી. એટલે મેં એ રીતે પૂછ્યું કે આ બધું ભેળું થાય તો પછી હું ઓલા ઓલા જેવું થાય. ઓલો ઘરે આવ્યો ને ત્યારે ઘરવાળી નવા આવ્યા હતા ને, એને કીધું તમે રેખડા કરો બહાર, આ હું થઈ ગયું તમને ખબર પડે છે? તો હું થયું પણ તમારા છોકરાએ ને મારા છોકરા ભેળા થઈને આપણા છોકરાને માર્યો. છોકરાએ અને મારા છોકરાએ ભેળા થઈને આપણા છોકરાને માર્યો. હવે બે લઈ લઈને આવ્યા હોય આ ત્રેખડ કેવી થાય તમે જોવો તો ખરા. ચિંતાનો વિષય છે એમ, આપણને આપણને સાંભળીને ચિંતાનો વિષય છે. દુઃખ આવે એટલે ચિંતા થાય. આ શેર બજારમાં 50-60 લાખ કે 1 કરોડ જેને રોક્યા હોય, આઉટ ઓફ લિમિટ પોતાની શક્તિ ગજા બહાર એને રોકી દીધા હોય, અને પછી ઓલું ઊંધે માથે પડે, અને જે ધોવાય માથે નળિયા છાજલા કાંઈ રે નહીં, અને પછી એને તમે વાંહે હાથ ફેરવીને કહો એ શાંતિ રાખો, હું શાંતિ રાખું એમ શાંતિ રાખીએ રીએ. તમે જોશો ને આખા આખા પરિવાર ગળે ફાંસો ખાઈ નથી મરી જતા. હે, શું થઈ ગયું? દેવું થઈ ગયું, દેવા શેરબજારમાં ડૂબી ગયા. આ ફોટા આવે, આમ બે આ લટકતા હોય, બે આ લટકતા હોય, હિંચકા ખાતા હોય, આમ શું કરે? એ તો ભાઈ જેને આવી હોય એને ખબર પડે. વાત સાચી, દુઃખનું એવું છે બાપા, એક ભગવાન જાણે, બીજો કોઈ જાણી શકે. આપણને જે વીતતી હોય ને એ ગમે એટલું શબ્દમાં તમે કયો, અંતર્યામી સિવાય બીજો કોણ જાણી શકે? બહુ એવું છે, દુઃખ થાય. એક જણો એની પત્ની પિયર ગઈ હતી, તો દિવસમાં વારે વારે ફોન કરી રાખે, વારે વારે ફોન કરે, વારે વાર ઓફિસમાં આ ત્યાં જ્યાં ત્યાં. એને દોસ્તાર કે હવે પિયર ગયા છે, તમે વારે વારે ફોન શું કરે છે? તો કે મુસીબત કભી ભી આ સકતી હૈ, કભી ભી આ સકતી હૈ મુસીબત. દુઃખ હોય તો ચિંતા થાય. કેટલા થયા? છઠ્ઠું, કાંઈ તમે ખોટું કરો, પાપ કરો, ચિંતા થાય. વણ લખી વાત, તમે નકલી કરન્સીની નોટો, ખોટી નકલી નોટો એનું બંડલ તમે થેલામાં ભરી 20-25 લાખનું, આ છેડેથી સામે છેડે નીકળો. જ્યારથી તમે આમ કિક મારી નીકળો, થાય કે નહીં? હે, કેમ ખોટું કરો છો? કોઈ ભાળી નહીં જાય ને, કાંઈ પણ પાપ કરો એટલે તરત ચિંતા કરી જાય, કોઈ જોઈ નહીં ગયું હોય ને, કોઈ ખબર નહીં પડી ગઈ હોય ને, કોઈ જાણતું નહીં હોય ને, એ ખોટું થયું એટલે ચિંતા થાય, થાય ને થાય. જો સવાલ જ નહીં, બસ. આ નકલી સોહરાબુદ્દીન ને એના બધા નકલી એન્કાઉન્ટર થઈ ગયા, હવે મંત્રીશ્રી ને આ બધા પોલીસના કર્મીઓ હવે તારીખ પડે ને ફફડે ને, શું થશે? જામીન મળશે, નહીં મળે, આમ થશે, તેમ થશે. ખોટું કર્યું એટલે પછી ક્યાંય નિરાશ થાય નહીં ભાઈ, ચેતવા જેવું છે, રે જ નહીં, તમારે ચિંતા થાય જ. જ્યાં જ્યાં જે જે જે તે પ્રકારે કાંઈ પણ ખોટું કર્યું પછી થાય જ. સાતમું, ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય જ. આ છેલ્લું કારણ છે, પણ મહાવિશિષ્ટ કારણ છે, આ મહાવિશિષ્ટ છે. કોઈ પણ કારણ ન હોય, ન દુઃખ આવ્યું હોય, જાણજો, ન જવાબદારી હોય, ન કઈ આસક્તિ હોય, કઈ ને કઈ, બસ સ્વભાવ જ, સ્વભાવ જ એને, એનો ચિંતા વાળો સ્વભાવ હોય, કરીએ જ રાખે, રે જ નહીં. ઓફિસે જાય ને તો ઘરની ચિંતા કરી રાખે, એ બધું ઠીક હશે ને, કોઈને વાગી નહીં ગયું હોય ને, કોઈ ઘરે આવી નહીં ગયું હોય ને, બાબલો ગોથું નહીં ખાઈ ગયો હોય ને, પણ ઘરે બેઠા છે, ગોથું ખાઈ ગયું હોય તો ત્યાં નથી બેઠા? એને નહીં ખબર હોય એનો બાબલો છે ને કઈ બે, પણ એ તરત ફોન કરી, બૈરાને ગમે નહીં, શું પણ તમે વારે વારે ફોન કર્યો, ન ઉપાડીએ તો પાછા અહીંયા તમે રાયડું નાખો છો, ધુમાડા કાઢો છો, પણ તમે મને શું પૂછપૂછ કરવાની હોય? અને જો ઘરે આવે તો ઓફિસની ચિંતા કરે, તાળું તો દીધું છે ને બરાબર, ખુલ્લું તો નહીં રહી ગયું, ચાવી તો અહીં છે, કોઈ તોડીને નહીં જાય ને, ઓલી નહીં થાય ને. હે, રાતે ઉઠી ઉઠીને સિક્યુરિટી હોય બહુ મંજલી મકાનમાં, તોય ઉઠી ઉઠીને બારીમાં ડોકો કાઢી જાવ, ગાડી પડી શકે ભાઈ ગઈ, ઓલા પગારદાર ના હોય છે, આવા આવું બધે આપણે રીલ વાટ કરી, હવે ઓલે સિક્યુરિટી વાળો જાગે છે, બીડીના ધુમાડા દેખાય છે, બધું છે, પણ તોય જોઈએ રાખે. અને પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો, ગામ ગયો, ટ્રેનમાં બેઠો હોય તો એ હજી એરપોર્ટ પેલા પ્લેટફોર્મ પહોંચ્યો હોય, રેલવે સ્ટેશન, ફોન કરે, જોજો ગાડી આવી ગઈ, તો હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, ખેલો રહી ન જાય, અકલ મઠા જોજે, હે, ગણી લેજે કેટલા છેલા છે, ચાર હતા, ચાર ચાર છે કે ત્રણ છે? અરે બાપા ચારે ચાર છે. હા, ન્યાથી વયો ન જાતો, કોક ઠોકી જાય પાછું. હા નહીં લઈ જાય, હું અહીંયા જ છું. ના ના, તને હાકળ દીધી છે, એનાથી બાંધી દેજે. હજી ટ્રેન થોડીક જાય ને તે પાછો ફોન કરે. પણ હું ફોન કર્યો એમ નહીં, અકસ્માત તો નથી થયો. અરે પણ એમ ક્યાંથી થઈ જતો હતો? ના ના, થઈ જાય તો મને ખબર પડે. એટલે થઈ જાય શું ખબર પડે એને? પણ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એનો લપ છોડે નહીં. ટ્રેન મુંબઈમાં ઊભી રહી એ પહેલા એનો ફોન આવી જાય. પહોંચી ગયા? હા પહોંચી ગયા. હા, કેડો છોડે નહીં. છોકરાની ચિંતા થાય સ્વાભાવિક છે. પણ છોકરો 35 વર્ષનો થયો હોય તોય ચિંતા કરે. 35 વર્ષનાની ચિંતા કરવાની હોય? હે, જો કહેવા જાય તો અમારે ચિંતા ન કરવી. પણ કરવા જેવડો હોય ચિંતા તો કરો. છોકરાની કરે એનો વાંધો નહીં, છોકરાના છોકરાની કરે. એવા તો બહુ દાદા જોયા હો, બહુ એટલે બહુ જોયા, બહુ જોયા દાદા. છોકરાના છોકરાની ચિંતા કરે. હવે એનો બાપ બેઠો જ છે ઓલરેડી છોકરાને ચિંતા કરવા વાળો. હવે તમે હરી ભજો ને, હવે એને છે, એવા છે, એની ચિંતા એ કરે. હવે તમે તમારા છોકરાની ચિંતા કરી, એના છોકરાની ચિંતા ન કરે. પાછા અમારી પાસે આવીને રાયડું પાડે રહે, સામે પણ કરવી પડે ચિંતા. એ હારા કાંઈ ધ્યાન દેતા નથી. ધ્યાન દે કે ન દે, તમે તમે ભગવાનમાં ધ્યાન દો ને. એને છોકરા સાચવતા નથી. એટલે એને સાચવતા નથી આવડ્યા તો કેમ મોટા કર્યા છે એને? એને સાચવતા નથી આવડતા તો આને એને કઈ યુનિવર્સિટી આવે સાચવવાની? એવી બધી વાતો કરે. પણ મૂળ શું? આસક્તિ. એટલે સ્વભાવ ચિંતા કરે જ રાખે. વરરાજાના લગ્ન હતા, વરરાજો બેઠો હતો પણ મોઢું હા ઉતરી ગયેલું. એને દોસ્તારો બધા ઘણું હસાવાનું કરે પણ એ કરી થઈ જાય. કોઈ જોક કરે, પેલું કરે, આમ કરે, કોઈ ફિલ્મનું કઈ ગીત બોલે તો કોઈ આમાં ગલગલિયા કરે. એટલે એક જણા પૂછ્યું કે આ લગ્નનો પ્રસંગ છે, અમે તને ખુશ રાખવા માટે અહીં બેઠા છીએ, અમે કઈ ખુશી થાય તું ખુશી થાય, કારણ કે આ છેલ્લામાં છેલ્લો દિવસ તારો ખુશીનો છે, તો તને ખુશી કેમ નથી? તો કે જોજો કે લગ્ન એમ કેમ પારતો પડશે. એટલે મૂળ કહેવાનું કન્યા દેશ જ ખરા ને. એટલે ભલામણ તું એની ચિંતા કરે છે, આ બધો ખર્ચો કર્યો છે તને પરણાવશે નહીં? તો કે નહીં, તમને ખબર ન પડે. તમે બે દિન છાપામાં ન વાંચ્યું કે આખા ગામને વરવિવાહ કરી નાખ્યા, જમાડી દીધા, મહેમાન આવી ગયા, જાન લઈને જવાની તૈયારી. ત્યાં એ છોકરીનો ભાઈ આવીને કે જાન લઈને આવતા ની છોકરી ભાગી ગઈ છે. તે આવું થાય તો મારે શું કરવું? એટલે ભાઈ બધાને આવું ન થાય, ભાગવાનું હોય તો પરણ્યા પછી ભાગી જાય એમ. સ્વભાવ જ છે ને એનો, કેમ બહાર કાઢવો? એને યાર મગજમાં ઘરી ગયું કે પરણી જાય તોય ભલે, ગમે ત્યારે ભાગી જાય, નક્કી નહીં કાંઈ. હવે એનો કઈ ઈલાજ ખરો? એટલે સ્વભાવ થઈ જાય, કઈ મેળ પડે. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બહુ ચિંતામાં હતો, બે પગ રાખીને. ઉંદર ઉંદર આમ બે પગે થઈને આમ એટલે ચિંતા કરતો હતો. તે એમાંથી એક સસલું નીકળ્યું. સલામ ઉંદર માં, સલામ સલામ. ને પણ તમે કેમ આટલા બધા ચિંતામાં છો? ચિંતા તો થાય એવું છે. શું તમારે શેની ચિંતા? તો કે જંગલમાં હાથીને કોકે થપ્પડ મારી છે, તે મને ચિંતા છે, ક્યાંક મારું નામ નહીં ચડાવી દે ને. અરે પણ તમારી ભલે થાય, આને શું કહેવાય? ચિંતા કરવાનો. એટલે ચિંતા થાય થાય ને આટલા કારણો છે. હવે એના ઉપાયો જોતવાના છે. કે ચિંતા ટળે એના ઉપાયો શું, આજે સાંભળવા છે કે આવતી વખતે? લાંબુ થઈ જાય તો મુશ્કેલી થાય. હે, મોડું થવાની બી કે શું ઘરના કે ચિંતા થઈ એટલે કે હવે આવતી વખતે રાખો, કઈ વાંધો નહીં, આવતી વખતે એના ઉપાયો વિશે આપણે હવે ચર્ચા કરીશું. આજે આટલું ઘણું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.